અનાદિમૂળ અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ ત્રીજું, સંત સમાગમનું મુખ્યપણું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે, એક દિવસ સ્વામીએ વાત કરી જે, સર્વે સાધન કરતા સંગ બળવાન છે. કેમ જે, સંગ થકી જ સર્વે વાત થાય છે, પણ સંગ વિના કોઈ કામ થતું નથી. માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે. મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય છે, ને વ્યવહાર માર્ગ પણ સંગ થકી જ સમજાય છે ને આવડે છે. માટે સંગની બરોબર કોઈ સાધન નથી. ને દેશકાળાદિક આઠ કહેવાય છે, તેમાં પણ સંગને મુખ્ય કહે છે. તથા નવ પ્રકારની ભક્તિમાં પણ શ્રવણ ભક્તિને મુખ્ય કહી છે, તે પણ સંગ થકી આવે છે. ને શિક્ષાપત્રીમાં પણ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો એમ કહ્યું છે. ને વચનામૃતમાં પણ સંગનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે. માટે સર્વશાસ્ત્ર તે સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે. તે સંગ કરવો તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે, ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો તે થકી સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે, ને એકદેશી સંગ થકી સર્વ પ્રકારનું જ્ઞાન પમાય નહીં. કેમ જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા આદિકમાંથી જેને જે અંગ મુખ્ય હોય તેના સંગ થકી તે વાત સમજાય, અને સર્વે અંગે સંપૂર્ણ હોય તેના સંગથી સર્વે વાત સમજાય છે. માટે સર્વદેશી સંગ મળવો બહુ દુર્લભ છે, ને સંગ કરવો તેમાં ગુરુની શુદ્ધિ ત્રણ પ્રકારની જોવી. તેની વ્યક્તિ જે, એક તો તેનું પંડનું વર્તન હોય તેનો તપાસ કરવો, બીજું તેણે જેને સેવ્યા હોય તેનું સામર્થ્ય જોવું, અને ત્રીજું તેના સંગ થકી જે થયા હોય તેને જાણવા, એમ તપાસ કરવો. સર્વ કરતાં ઉપાસના સમજવી એ મોટું સાધન છે, ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા, એક તો એમ જ સમજવાનું છે, ને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું. તે સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું, તે એ બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે, ને એ બે વાત મુખ્ય રાખવાની છે. બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે, પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે, ને મહિમા વતે સર્વ સાધન થાય છે, ને મહિમા સર્વ કરતાં બળવાન છે. તે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી એ કરવાનું છે, ને ઉપાસનાની વ્યક્તિ જે, જેવા મહારાજને સમજે તેવો પોતે થાય. મહારાજને શ્રીકૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકાશ્રમને પામે. તે જેવા જાણે તેવો થાય, ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે. ને શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે, જેવા ભગવાનને સમજે તેવો પોતે થાય છે, ને ભગવાન તો અપાર ને અપાર રહે છે. માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે. આ જીવને પાંચવાના અવશ્ય જોઈએ, પણ તે વિના ન ચાલે, ને બાકી તો સર્વ વિના ચાલે. તેની વ્યક્તિ જે, અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા ને સ્વાદ મધ્યે મીઠું, ને તે વિના બીજું તો સર્વે ફેલ છે. અને જેમ ગાય છે તે વાછરું સારું પારસો મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહીં. અને મોટાઈઓ તો ઘણા પ્રકારની છે, તેમાં પ્રભુને ભજવા તે માર્ગ જુદો છે ને એકથી લાખ રૂપિયા ખર્ચે તો પણ સમાગમ વિના અજ્ઞાન તો ટળે નહીં, ને જે વાવરે તેનું તો ફળ થાય ને ઐશ્વર્યને પામે. અને ચાર વાતમાં સુખ છે, તેમાં એક સુખ તો ભગવાનની મૂર્તિની સ્મૃતિ, બીજું સાધુનો સમાગમ ને ત્રીજું સદવિચાર, એ ત્રણ વાતમાં જ છે. ને ચોથું જીવે વિષયનું સુખ માન્યું છે એ તો દુઃખરૂપ છે, ને સુખ તો ત્રણ વાતમાં જ છે. ને વિષયમાં સુખ છે એવી તો કોઈ મોટાએ કલમ મૂકી જ નથી, ને આત્મરૂપે વર્તવું એ તો દેશ જ નોખો છે, તેમાં કામાદિક દોષ જ નથી. જેમ ગુજરાત દેશમાં પૃથ્વી ખોદે તેમાં પાણો જ ન મળે તેમ. મોટા મોટાના શબ્દની હારો કરીને તપાસ કરવો જે એમનો શું મત છે, ને એ શું કરવાનું કહે છે, ને એ કેમ વર્તે છે, એમ તપાસીને પછી તે માર્ગે ચાલવું. સારા ભગવદીય સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પણ એકલી ભક્તિ સત્સંગમાં રહ્યાનો હેતુ નથી. ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. સારા ભગવદીય સાથે જીવ બાંધ્યો હતો તો કરશનદાસ ને મહાવીર્યાનંદને સત્સંગમાં રાખ્યા, ને તે વિના તો રાધેશ્વરાનંદ ને હિરણ્ય ગર્ભાનંદ ગયા, અને હમીરે પણ ઘણીક ભક્તિ કરી હતી તો પણ તે ગયો. એ વાતો વિસ્તારે કરીને કહી. અને પ્રતિલોમ કરવામાં ચાર વિઘ્ન છે, તેની વ્યક્તિ જે સ્ત્રી, દ્રવ્ય, આ લોકની મોટાઈ ને ક્રિયા. અને જેવો સાંઢ હોય તેવું વાછરું આવે, અને જેવો ઘોડો હોય એવું વછેરું આવે, તેમજ જેવા ગુરુ મળે એવું શિષ્યમાં દૈવત આવે. આ લોકમાં પદાર્થને ને મનુષ્યાદિકને કેવી દ્રષ્ટિએ જોવા છે એ સર્વે વિઘ્ન કરનારા છે. અને એક તો કોઈ પ્રકારે સત્સંગમાંથી જાય એવો ન હોય તે પણ જાય, ને એક તો કોઈ રીતે સત્સંગમાં રહે એવો ન હોય તે પણ રહે, એમ સંગમાં રહ્યું છે. ને ભણનારા કરતાં પણ ભણાવનારાને વધારે દાખલો પડે છે, તેમ જ્ઞાન દેવામાં શિષ્ય કરતાં ગુરુ વધારે દાખલો કરે ત્યારે જ્ઞાન થાય છે, ને તે વિના જ્ઞાન થતું નથી. ને અમૃતનું ફળ ઝેર છે તે શું છે? વિષય ભોગવવા સારા લાગે છે પણ તેનું ફળ દુઃખ છે, ને સારા વિષયને નરસા વિષય એ બેય નાશવંત તો છે, પણ નરસામાં દુઃખ છે ને દોષ નથી, ને સારામાં દુઃખ ને દોષ બેય છે. અને એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી, માટે બે ઘડી વૃત્તિઓ પાછી વાળીને ભગવાન સંભાળવા, ને ધ્યાન ન થાય તો ભજન કરવું, પણ રસોઈ કરીને જમવું નહીં તે શા કામનું. ને એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી, એ તો ભગવાન સંભાળશું ત્યારે થશે. ને ભગવાનને સંભાળવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દ્રષ્ટિ થાય, પણ એ માર્ગે તો ચાલે નહીં, ત્યારે તેના ઉપર શેની દ્રષ્ટિ થાય? માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું, ને જેવો સંગ થાય તેવું થવાય છે, પણ જેમાં જે ગુણ નહીં હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે? ને જે જે ભગવાનમાં વળગ્યા હશે, ને જેના જે જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે ગુણ આવશે, એ વાતમાં સંશય નથી. ને જેનું જે અંગ હોય તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણ હોય તો તે જીવના સુખને અર્થે થાય છે, ને ભગવાન સંભાળવા તે પણ છે તો જીવના સુખ સારું, પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માની લે છે. ઇન્દ્રિયારામ અને અર્થારામની જોડે આસન કરે તો ગમે તેવો હોય તેનું પણ ઠેકાણું ન રહે. વૈરાગ્યનું તો છેટું છે, કેમ જે વિષયમાં રાગ છે, ને આત્મજ્ઞાનનું પણ છેટું છે, કેમ જે જીવદેહમાં જડાઈ ગયો છે. માટે હવે તો એક ધર્મને વિશે ને બીજી ભગવાનના સ્વરૂપને વિશે નિષ્ઠા, એ બે વાત મુખ્ય રાખવી. અને હવે તો ગૃહસ્થ ઘરમાં બંધાશે ને ત્યાગી ક્રિયામાં બંધાશે, ને કામી હોય તે જેમ સ્ત્રીઓને જોયા કરે છે તેમ ભગવાન તો જીવ સામું જોઈ રહ્યા છે, જે મને કોઈ સંભાળે છે. પણ જીવ એવો અવળો છે જે બીજા પદાર્થ સામું જુએ પણ ભગવાન સામું ન જુએ. અને સંગનું રૂપ કહ્યું જે ભેગા રહે પણ સંગ ન કરે, તેમાં ઉનાના શેઠિયાનું દ્રષ્ટાંત દીધું છે. 60 માણસ ભેગા રહેતા પણ તેમાં સંગતો પુરુષ સ્ત્રી ને છોકરો એ ત્રણ ત્રણને હતો, ને ભગવાનની સ્મૃતિ વિના જે જે થાય છે તે ખડ ખવાય છે. ને સત્સંગી પણ સ્મૃતિ ન કરાવે તો કુસંગી ભૂલાવે એમાં શું કહેવું. ને કામમાંથી પરવારીને પ્રભુ ભજવા એવી તો કોઈને આશા જ રાખવી નહીં, કેમ જે કોઈનું કામ પૂરું થયું નથી ને થાશે પણ નહીં. ને આ જીવને વૃક્ષનો દેહ આવે તેમાં આવરદા તો ઘણી લાંબી, પણ તેમાં પ્રભુ ભજાય નહીં. ને પશુ પક્ષી આદિકના દેહ આવે તેમાં પણ ન ભજાય, ને મનુષ્ય દેહમાં ભજાય તેમાં પણ મોટે ઠેકાણે ન ભજાય. ખાવા ન મળે તો પણ ન ભજાય, ને રોગ થાય તો પણ ન ભજાય, ઇત્યાદિક વિઘ્ન છે. ને આ તો સર્વ વાતે સાનુકૂળ છે, તેમાં પણ પ્રભુ નહીં ભજે તો પછી કીએ દહાડે ભજાશે. શ્રીજી મહારાજ ગમે એટલી પ્રવૃત્તિ કરાવતા તો પણ એક પડખે પુસ્તક નિરંતર રાખતા ને હરે હરે કરતા, તે આપણને શીખવતા. અને શ્રીજી મહારાજે કહ્યું હતું જે કેટલાક મોટા મોટાને તો પ્રવૃત્તિમાં ન ભળવું, કેમ જે પૂર્વે ઋષિ પ્રવૃત્તિમાં ભળ્યા તે આહનિક ભૂલી ગયા હતા, પછી વળી કોઈ વૃદ્ધ પાસેથી શીખ્યા ને તે પછી શાસ્ત્ર કર્યા. શ્રીજી મહારાજ કહેતા જે ભેંસો ગાયો બકરા આદિકના ટોળામાં એક ચારનારો હોય તે પોતે એમ સમજે જે આ સર્વે પશુ છે ને હું મનુષ્ય છું, એમ ભગવાનના ભક્તને સમજવું જે વિમુખ સર્વે પશુ છે ને હું ભગવાનનો ભક્ત મનુષ્ય છું. અને ભગવાનના ભક્તનો અવગુણ આવે ત્યારે તેમાં ગુણ હોય તે વિચારવા તો તે અવગુણ ટળી જાય. જેમ 5 લડવા આવ્યા હોય તે સામાં 50 આવે તો તેને હઠાવી દે, તેમ ગુણ તો ઘણાએ હોય તે વિચારવા તો દોષ થોડા હોય તે ટળી જાય, ને જો દોષ જાજા હોય તો સત્સંગમાં રહેવાય નહીં. ને જીવને બળ પામવાનો હેતુ તો સત્સંગ જ છે, તે જેમ રખાય તેમ બળિયો થાય. તેમાં એક તો આ બધાએ મંદિર કરે ને સત્સંગમાં ન રહે, ને એક તો એક ઈંટ પણ ન લીધી હોય ને સત્સંગમાં રહે, એમ સમજણમાં રહ્યું છે. ને ઉતરતાને સંગે ઉતરતો ઉતરતો ઉતરી જાય, જેમ બ્રાહ્મણ હતો તે ઢેઢડી સારું ઢેઢ થઈ ગયો તેમ થાય. આ મેડીઓ મળી છે ને સારું સારું ખાવા મળે છે કે માન મળે છે ઇત્યાદિક મનુષ્ય દેહનું ફળ નથી, તે તો વિમુખને પણ મળે છે. માટે મનુષ્ય દેહનું ફળ તો સારાનો સંગ ને સ્વભાવ ટળે એટલું જ છે. અને એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું ફરતું કરવું તે શું છે, કથા વાર્તા સાંભળવી, વાંચવું, ધ્યાન કરવું, નામરટણ કરવું, એ આદિકમાં થાક લાગે ત્યારે બીજું કરવું, નીકર મૂંઝવણ થાય ને મન જીવને મૂંઝવે એવું છે. અને સંતનો મહિમા કહ્યો છે, આવા સાધુના દર્શન કરે ભગવાનના દર્શનનું ફળ થાય છે, ને તેની સેવા કરે ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે, ને આપણે તેવા સાથે હેત થયું છે માટે આપણા પુણ્યનો પાર ન કહેવાય. અને કેટલાક રસોઈ કરે છે, પાણી ભરે છે, ને કેટલાક લખે છે ને ભણે છે, કેટલાક ખડ વાઢવા જાય છે, ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિક ક્રિયાઓ કરે છે, તે તો એમ જાણવું છે એ સર્વે દેહનો વ્યવહાર છે, તે કરવું જોઈએ. પણ કરવાનું તો બીજું છે, તે શું છે, મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ને ઉપાસનાને જ્ઞાન શીખવું, ને સત્સંગ કુસંગ ઓળખવો ને સત્સંગમાં રહેવાય એવો દ્રઢ પાયો કરવો ઇત્યાદિક કરવાનું છે તે કરવું, ને મનુષ્યને જે જે ક્રિયા કરવાનું કહીએ તે કરવાને સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે. પણ જ્ઞાન વિના સર્વે કાચું છે, ને અંતરમાં ખોટા ઘાટ થાય તે પણ જ્ઞાનની કસર છે. અને શ્રીજી મહારાજ પૂછતા જે એને કિયા સાધુ સાથે હેત છે ને કિયા સાધુ પાસે બેઠક ઉઠક છે એમ તપાસ કરવાનું કહેતા. અને બકરા, ગાયો, ભેંસો, ઊંટ એ સર્વે વાડામાં રહે, પણ વાઘ હોય તે વાડામાં પુરાય નહીં, તેમ મુમુક્ષુ હોય તે કોઈ મત કે વિષયમાં બંધાય રહે નહીં એમ મહારાજ કહેતા. ને શ્રીજી મહારાજ વિરાજતા ત્યારે પણ જેણે સમાગમ કર્યો નથી, ને આજ પણ જે મોટા સંતનો સમાગમ નથી કરતા તેને શું વધુ બુદ્ધિવાળા સમજવા? માટે બુદ્ધિ તો એટલી જ છે મોટા સાધુથી શીખે ને મોક્ષના કામમાં આવે, બાકી બુદ્ધિ નહીં. ને મહારાજ કહેતા જે નાથ ભક્ત બુદ્ધિવાળા છે ને દિવાનજી મૂર્ખ છે, ને વ્યવહાર છે તે તો તારથખાના જેવો છે, તે તો સુધર્યો તો પણ બગડેલો જ છે, તેમાં કાંઈ સાર નથી. તે ઉપર સુરતના ખાડાનું દૃષ્ટાંત દીધું. સર્વક્રિયા કરવામાં નાશવંતપણાનું અનુસંધાન રાખવું તો દુઃખ ન થાય, ને સત્પુરુષનો રાજીપો જેવો સત્સંગે કરીને થાય છે એવો પદાર્થે કરીને થતો નથી, ને જે એક ચેલામાં બંધાય તે પાંચ દશમાં કેમ ન બંધાય, ને જે ઘણા માણસમાં પણ ન બંધાય એ તો અતિ સમર્થની વાત છે. એક જણ એક મંદિરમાં 500 રૂપિયા મૂકીને ચાલ્યો ગયો, પણ એટલા રૂપિયા બેઠા બેઠા ખાઈને સાધુનો સમાગમ કર્યો હોત તો બહુ સમાસ થાત. અને મોટાની આજ્ઞાએ કરીને કરવું તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે, ને મનનું ગમતું કરવું તે તો કાર્તિક સ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે. માટે આજ્ઞાએ જો થોડું કરે તો પણ ઘણું થાય છે, ને મનગમતું જાજુ કરે તો પણ થોડું થાય છે, ને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું. અને શિવજી, પાર્વતી ને પોઠિયાના દૃષ્ટાંતે કરીને જગતનું કહ્યું છે એમાં કાંઈ પાધરું ન મળે, એ તો ગમે એમ કરે તેમાં પણ ખોટ કાઢે, માટે એ વાત સમજી રાખવી. અને બહુ ખપવાળો હોય તેનું સમૂહ રહે, નિકર બહુ પ્રકારના શબ્દ આવે તે મૂળગો ઘટી જાય. ભગવાનને સંભાળીને જે જે ક્રિયા કરે છે તો પણ તે નથી કરતો, ને તે અકર્તા છે, ને તે વિના તો બેઠો છે તો પણ તે કરતા છે, ને ભગવાનને સંભાળીને ખાય છે, બોલે છે, જુએ છે, સૂવે છે, ચાલે છે ઇત્યાદિક જે જે ક્રિયા કરે છે તો પણ તે કાંઈ કરતો નથી, ને તે તો અકર્તા છે. અને અંતરમાં ભજન કરવા શીખવું તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે. અને પ્રસાદીનું મહાત્મ્ય સમજતા હોઈએ તો મોટાના ચરણની રજ લઈને માથે ચડાવવી, પણ રસેયુક્ત જે પ્રસાદી તે તો તેનો ગુણ જણાવે ને વિકાર પણ થાય છે. અને દ્રવ્ય છે તે તો પાંચે વિષયનું કારણ છે, તે મળે તેમ તેમ વિષયને અર્થે ઉદ્યમ થાય. અને જેના હૈયામાં જગત પ્રધાન હોય તે બીજાના હૈયામાંથી જગત શું કાઢશે? નહીં જ કાઢે, ને તે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય, પણ પોતાની સમજણ પ્રમાણે બીજાને સમજાવે, ને સૌને એમ છે જે મારા જેવું સમજે તો ઠીક. અને સંગ કરવામાં ને સત્સંગ કરવામાં પણ બહુ ભેદ છે, કેમ જે મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગૃહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પીડા છે, ને સમાગમ કરવો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. જેમ ગાયના આવમાં ઇતરડી રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી, ને વાછરું છે તે છેટે રહે છે તો પણ તેને દૂધનો સ્વાદ આવે છે. અને નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું, જે મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું, અને સત્સંગ કરવામાં ને સમજણમાં ઘણી કસર રહી જાય છે. કેમ જે શ્રીજી મહારાજ વિરાજતા ત્યારે દર્શન થતા હોય એટલી વાર 10-20 સાધુ તો ઘડી છેટે જાતા નહીં, ને ગમે એટલો થાક લાગ્યો હોય પણ રાતે દર્શન થતા હોય તો આખી રાત દર્શન કરતા, ને કેટલાક સુખે સૂઈ રહેતા, એમ સમજણમાં ઘણા ભેદ છે. મુમુક્ષુને તો નિરંતર હોકારા કરનારા જોઈએ, તે હોય તો પ્રભુ ભજાય, નીકળતો જેમ વાડામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય છે. અને બ્રહ્મર્ષિ ને રાજર્ષિ, તેમાં બ્રહ્મર્ષિનો માર્ગ ઉત્તમ છે પણ તે કઠણ છે, ને રાજર્ષિનો માર્ગ મુખ્ય છે, ને બહુધા એ જ પાર પડે એવો છે, ને વિદ્યાઓ તો ઘણી છે પણ ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા છે, ને એમાં જ માલ છે, ને અંતે એમ કર્યા વિના છૂટકો નથી, પણ જીવ એ માર્ગે ચાલતા નથી. મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતા પણ અધિક છે. કેમ જે ભગવાન તો મનુષ્ય ચરિત્ર કરે, તેથી સમજણની કસર હોય તો સંશય થઈ જાય ને અવળું પડે, માટે સાધુનો સમાગમ અધિક છે. ને 10,000 રૂપિયા ખર્ચે તે કરતા મંદિરના રોટલા ખાઈને સાધુનો સમાગમ કરે ને સમજવા માંડે તે અધિક છે. કેમ જે ઓલાને દેશકાળ લાગે પણ આને ન લાગે, તે મહારાજે પણ કહ્યું છે જે સત્સંગે કરીને વશ થાઉં છું એવો બીજે સાધને કરીને વશ થતો નથી, ને સત્સંગ કરે તો સંસારમાંથી પણ મુકાઈ જાય. અને લખવું ભણવું તે તો ઠીક છે, ને ભક્તિનું તો કાંઈ સરું આવતું નથી, પણ નિયમ રાખીને બબે ઘડી આત્મા અનાત્માનો વિવેક કરવા માંડે, ને બબે ઘડી રટણ કરે, ને બબે ઘડી વૃત્તિઓ રૂંધીને બંધ કરે, ને બબે ઘડી ભક્તિ કરે, તો એમ જણાય છે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો, ને નિયમ વિનાનો તો પાણીનો ઘડો ઢોળા જેવું થાય છે. અને સમાગમ કરવાની રીત કહી જે, પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો, પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય તે ભગવાનના ગુણ સાધુમાં આવે, ને તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે, પણ જીવ સારી પેઠે જોડે નહીં તો તેના ગુણ આવે નહીં. અને એ વાત આજ કરો કે ગમે તો 1,000 જન્મે કરો, પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી. અને આમ સમજાય તો આજ્ઞા પડે જે થર થર ધ્રુજત રહે વચન મે ઇન્દ્ર મુનિંદ્રા, થર થર ધ્રુજત રહે વચન મે અવનિ અહિંદ્રા, થર થર ધ્રુજત રહે વચન મે શશિ અરુસુરા, થર થર ધ્રુજત રહે રૈન દિન કાળ હજુરા, હરિ હર અજ આદિ સબે રહત ભક્તિ રત જાહી કી, જન મુકુંદ મોહવશ મૂઢ નર કરે ન અજ્ઞા તાહી કી. એ આદિક મોટા મોટા આજ્ઞામાં વર્તે છે. વળી સર્વત્ર જંતોર વ્યસના વગત્યા, એમ જીવ કર્મવશ થઈને અનંત દુઃખ ભોગવે છે એમ વિચારે તો પણ આજ્ઞામાં રહેવાય, એમ જ્ઞાનની તો અનેક રીત છે. ને વિષયનો પ્રસંગ રાખીને નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી, એ વાત એમ જ છે. અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ન રહે, તે જેમ ચણાને ઘઉં આદિકમાં હિમ પડે તે ઉપરથી તો હોય એવું દેખાય પણ માહીથી બીજ બળી જાય છે એમ થાય છે. અને આ જીવને માથે શાસ્તા વિના સ્વતંત્રપણે તો જીવ દેહનો જ કીડો થઈ રહે એવો છે. અને મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કહ્યો જે, રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે તો રાંધેલ અન્ન માગી ખાઈને પણ આ સાધુનો સમાગમ કરીએ, નિકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નિકર ઉપવાસ કરીને પણ સમાગમ કરીએ, અથવા લીમડો ખાઈને, નહીં તો વાયુ ભક્ષણ કરીને પણ આ સમાગમ કર્યા જેવો છે, જેને કોઈક કામનો કરનારો હોય કે જેને રોટલા ખાવા મળતા હોય તે જો સમાગમ નહીં કરે તો તેને તો બહુ ખોટ જાશે એમ ઘણીક વાર્તા કરી. આવા સાધુની વાતોની ગતિ તો કાળના જેવી છે, તે દેખાય જ નહીં પણ અજ્ઞાન ટાળી નાખે. જેમ બાળકમાંથી જુવાન થાય છે ને તે વૃદ્ધ થાય છે તે દેખાતું નથી, તેમ ને બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય છે તેટલું કામ અહીં એક દિવસે થાય, ને અક્ષરના મુક્તને પણ સમજવામાં કસર રહી ગઈ હોય તો તેને પણ અહીં ભગવાનની ભેળું કસર ટાળવા આવવું પડે છે. માટે જેને કસર ટાળવી હોય તેને તો આ બરોબર બીજો કોઈ સારો યોગ નથી. અને શ્રીજી મહારાજે 8 મહિના સુધી સારંગપુર, કારિયાણી, લોયા ને પંચાળા વગેરેમાં સંતને પણ ભેળા રાખીને વાતો કરી, ને મંડળ ફરીને આવે તેને પણ 15 દિવસ મહિનો રાખીને વાતો કરતા. એમ કરે ત્યારે જ્ઞાન થાય છે, પણ તે વિના થાતું નથી. સંસારમાં સુખ જેવું જણાય છે પણ તેમાં તો દુઃખ છે. જેમ શેરડીના સાંઠામાં ઈયળ પડે તે સુખ માને છે પણ ચીચોડામાં ભૂખા નિસરશે. તે જેમ કાગડાને શ્રાદ્ધના 16 દિવસનું સુખ ને પછી બંદૂકોની ગોળીઓ ખાવાની છે તેમ. અને ફિરંગી નિત્ય કવાયત કરાવે છે તેથી તેના માણસ બહુ ખબરદાર થાય છે, તેમ જે કથા વાર્તા પ્રશ્ન ઉત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિને પામે ને તેમાં બળ આવે, પણ તે વિના બળ ન આવે. પણ જે આળસુ થઈને બેસી રહે તેને શું સમાસ થાય? અને મોટા હોય તેણે બીજાને હિંમત દેવાને અર્થે એમ વાત કરવી જે એક દિવસ મને પણ જીહવા ઇન્દ્રિય છેતર્યો ને એક દિવસ નેત્રે છેતર્યો, તે રૂપને જોવાઈ ગયું, તેમજ સર્વે ઇન્દ્રિયોનું કહેવું. અને પોતા થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા, પણ કપટ ન કરવું ને આડું અવળું તરી જવું નહીં. અને મોટા આગળ જો જીવ સરળપણે વર્તે તો સહેજ જ મોટા તેની ખબર રાખે, તેમાં કાંઈ કહેવું પડે નહીં. ને જગતમાં પણ એમ રીત છે જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે, તેમ મોટા ખબર રાખે. અને અર્ધો અર્ધ કથા વાર્તાનો જોગ રાખશે તેનું જ સારું રહેશે. અને આ તો મોટા કારખાના થયા તે કાંઈ ખૂટે એમ તો છે નહીં. અને મંદવાડ આવે તેમાં જે કાયર થઈ જાય તેણે કરીને દુઃખ તો મટે નહીં, ને તેમાં જે હિંમત રાખતા તે મહારાજને ગમતું. અને 5 પ્રકારે સ્ત્રી ભોગવાય છે, તેની વિકતી જે ત્વચાએ, નેત્રે, કાને, જીભે ને મનમાં સંકલ્પે. સત્સંગમાં બરોબરિયાપણું સમજવું નહીં ને બરોબરિયા થાવું નહીં, ને બરોબરિયા સમજવા એ જ ખોટ છે. કોઈ કૂવે પડવા જાતો હોય તેને આડા 1000 માણસ ફરે તો પડવા દે નહીં, તેમ સત્પુરુષ ને સત્શાસ્ત્રના બહુ શબ્દ સાંભળ્યા હોય તો વિષય માર્ગેથી રક્ષા કરે, ને ગમે એવું અવળું માણસ હોય તેને પણ વશ કરીએ. એ તો આવડવું જોઈએ, તેને નમી દઈએ, તેનું રાખીએ, તેને પૂછીએ, એ અનુસારે વશ કરીએ, એ તો કઠણ નથી. જો આપણે એના થઈ જઈએ તો તે આપણા થઈ જાય. તપાસીને જુઓ તો આ જીવ તો કેવળ પ્રકૃતિને જ ભજે છે, પણ દેહ ગુજરાન ઉપર સુરત રહેતી નથી, ને અવશ્ય હોય એટલું તો કરવું પડે. પણ આ તો પ્રકૃતિને વશ થઈને બોલે છે, સાંભળે છે, જુએ છે, ખાય છે, ફરતો ફરે છે, બેસી રહે છે, સૂઈ રહે છે, ઇત્યાદિક સુવાણ કરે છે, પણ તેનો તપાસ કરતો નથી. તેને દરવાજાવાળા દેખે છે ને બીજાને તો ગમ જ નથી. માટે અવશ્ય ઉપર સુરત રાખીને પાછું વળવાનો સ્વભાવ રાખે તો મોટા સાધુની પણ તેના ઉપર દ્રષ્ટિ થાય, ને પદાર્થના તો દિવસે દિવસે ઢગલા થાય છે ને વળી થાશે, તે તો બંધ નહીં થાય ને બંધ કરવું એ તો પૃથ્વી મઢાવવા જેવું કઠણ છે, ને ન ભોગવવું એ તો જોડા શિવડાવીને પહેરવા જેવું સુગમ છે, એ વિના બીજો ઉપાય નથી. અને સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, ને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય, ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે, ને તેને કોઈક દિવસ વિઘ્ન છે. ને જે ત્રણ ટાણા ખાતો હોય, ને આળસુ હોય, ને ઊંઘતો હોય એવી રીતના દોષે યુક્ત હોય, પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે, ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે, ને મનગમતું કરવું એ સગુણ છે. ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અર્ધા તો મનગમતું કરતા હશે, ને ગૃહસ્થ પણ કેટલાક મનનું ધાર્યું કરે છે, ને જેનું 10 જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, પણ એકનું કહ્યું પ્રમાણ નહીં. સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરે એવા તો ઘણા, પણ દ્રવ્યને ખોટું કરાવનારને કરનાર એવા તો કોઈક જ હોય, બાકી એની તો પુષ્ટિ જ થશે. કેમ જે એમાં સર્વે વિષય રહ્યા છે, ને સત્સંગનો વ્યવહાર પણ એથી જ ચાલે છે, માટે એને ખોટું કરાવનાર નહીં જ મળે. પણ એને ખોટું કરવું તેમાં નિત્ય એમ વિચાર કરવો જે એ પણ એક દિવસ મૂકવું પડશે. અને સ્ત્રી એ વીંછીનો કરડ છે, ને દ્રવ્ય એ સર્પનો કરડ છે, ને શાસ્ત્રમાં વાત તો બીજ માત્ર હોય, પણ તેનું જ્ઞાન તો ગુરુ થકી જ સમજાય છે. અને શાસ્ત્રમાં શ્રદ્ધા કહી છે પણ તેમાં કેટલાક ભેદ છે. રાજસી, તામસી ને સાત્વિકી તે ગઢ કોઠા કરાવે છે ઇત્યાદિક અનેક કામ કરે એ પણ શ્રદ્ધા કહેવાય, પણ તે શા કામની? માટે શાસ્ત્ર થકી પણ પોતાની જાણે તો સમજાય જ નહીં, માટે સત્પુરુષ અધિક છે. જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવો પોતાને સમજવાનો હોય, ને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે જ નહીં. શાસ્ત્રમાં તથા સત્પુરુષના કહ્યામાં એમ છે જે મોટા રાજી થાય તો સર્વે કામ થાય, તે રાજી થયાના ઉપાય 4 છે. તેની વ્યક્તિ જે એક તો એને કાંઈ પદાર્થ જોતું હોય તે આપવું, બીજું તેના દેહની સેવા કરવી, ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો, ને ચોથું એની અનુવૃત્તિ. તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય, એ જેવું બીજું નથી. આપણે શ્રીજી મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને માની નથી, કેમ જે આપણને સૂજે નહીં, ને બુદ્ધિ પણ પહોંચે નહીં, ને મહારાજને તો પૂર્વાપર સૂજતું હોય. તે શી આજ્ઞા? જે રાંધેલું અન્ન મોરે માગવાનું કહ્યું તે કોઈએ માન્યું જ નહીં, તે પ્રથમ પોતે માગીને પછી મનાવ્યું, ને મંદિર કરવાનું કહ્યું તે કોઈ હા પાડે જ નહીં, પછી ભણવાનું કહ્યું તે કોઈ માનતા નહીં, ને પત્તર રાખવાનું કહ્યું તે પણ માને નહીં. એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યા. તે મહારાજ ને મોટા સાધુને તો પૂર્વાપર સૂજે, પણ તે જીવને મનાય નહીં, ને વચન માનવાને ન માનવા તેમાં પણ વિવેક રાખવો. તેમાં નારાયણદાસની વાત જે ત્યાગ રાખતો તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું, તેમાં વિચાર નહીં, ને પછી તેમાં સંકોચ કરવાનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું, વળી જોડા પહેરતો નહીં, તે પહેરવાનું કહ્યું તે જોડા પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નીસર્યું પણ કાઢે નહીં, એ માટે એમ ન કરવું, ને વિવેક રાખવો. અને મોટા સંતનો નિરંતર પ્રસંગ રાખવો, તેમાંથી કોઈક સમય કેવી વાત થઈ જાય, મનને મારવું પણ તેનું કહ્યું ન કરવું, જેમ બકરાને મોઢામાં જેવો ભરીને મારે છે તેમ કરવું, એમ મહારાજ કહેતા, ને ભગવાનને મોટા સંત આગળ નમી દેવું, ને પોતાની સમજણ મૂકી દેવી, ને એ તો બહુ દયાળુ છે, તે બહુ રક્ષા કરે. ત્રણ પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે, તેની વ્યક્તિ જે જ્ઞાન શીખે છે ને સેવા કરે છે તે વધતા જાય છે, ને દેહાભિમાન વધારે છે તે ઘટતા જાય છે, ને કેટલાક તો બરોબર રહે છે ને વધતા ઘટતા નથી. એ ત્રણ પ્રકારના છે. તેને મોટા સાધુ દેખે છે અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહીં, ને મુમુક્ષુને પણ તે જોઈને દાજ થાય. આ જીવને જેટલું અંતરે સુખ રહે છે કે અન્ન વસ્ત્ર મળે છે તે સર્વે મોટા સંતની દ્રષ્ટિ વડે છે. પણ જીવ પોતામાં માલ માનીને આચાર્યને તથા મોટા સાધુને ઓશિયાળા કરે છે, પણ પોતે ઓશિયાળો થતો નથી. પણ જો મોટા સાધુની દ્રષ્ટિ જરાક ફરે તો ચાંડાળ જેવું અંતઃકરણ થઈ જાય ને સુખ પણ રહે નહીં. અને ત્રણ પ્રકારનું દુઃખ કહેવાય છે. તેમાં પણ હમણાં બે દુઃખ નથી, તે અધિભૂત જે કોઈ મારતું નથી, ને અધિદેવ જે કાળ પડતો નથી. હવે તો અધ્યાત્મ જે મનની પીડા તે રહ્યું છે, તે ટાળવાનો હેતુ તો જ્ઞાન છે. તે હોય તો દુઃખ ન થાય, એનો બીજો ઉપાય નથી. અને મોટા સમયામાં મોટા મોટા કેટલાક શહેરના સામાન આવે, તેમાંથી જીવ માહિતી કેટલું ત્યાગ કરે, ને સારો હોય તે પણ ભોગવવા માંડે, ને ત્યાગ ન થાય તેનું દુઃખ પણ થાય, ને જીવ માહિતી હાર પણ પામી જાય. માટે જેટલું વિષયથી છેટું રહેશે તેટલું જ સારું રહેશે. ને ત્રણ પ્રકારનો ત્યાગ તેની વ્યક્તિ જે કાંઈક જણસ વેચાય તે આસને બેઠા આપે તો લે, ને બીજો તો ઊઠીને લેવા જાય, ને ત્રીજો તો પોતાને ન આવે તો કહેશે જે મને કેમ આપ્યું નહીં. એ ત્રણેય ભેદ છે. ને મળે તો તેનો પણ ત્યાગ કરે એ ભેદ ચોથો છે. ને મોટાનો સંગ હોય ને વિષયનો સંબંધ ન હોય તો જ આ જીવનું સારું રહે. ને મોટા શહેરની કાચી રસોઈ ને બીજી પાકી રસોઈ એ બેય બરોબર થાય. શિક્ષાપત્રીમાં કહ્યું છે, જે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય તેવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું. એમાં એમ સમજવું છે, સ્ત્રી દ્રવ્ય સ્વાદ સ્નેહ માન ઇત્યાદિકનો યોગ થાય અથવા ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિકને ઘસારો આવે એવું વચન માનવું નહીં. ને સત્સંગની પ્રથામાં તો આજ્ઞા મુખ્ય છે. તે ઠેકાણે તો એમ સમજવું જે બહુધા તો રૂચિ અનુસારે જ પ્રેરે છે ને પ્રેરાય છે. ને સનકાદિકને જોડીએ તો ન જોડાય, ને મરીચ્યાદિકને મુકાવીએ તો પણ મૂકે નહીં, ને ભરતજીને વિઘ્ન થયું તો પણ પાછા સ્મૃતિએ જાયલા. એમ મોટાના શબ્દ પેઠા હોય તે સહાય કરે છે. તે કોઈ વખત આંખ છેતરે, કોઈ વખત કાન છેતરે, ને જીભ ત્વચા આદિક છેતરે, પણ પાછા ખબરદાર થાવું, પણ હારી જાવું નહીં. ને સુખનું ઠેકાણું ને ભાગવાની બારી તો એક જ સારા સાધુનો સમાગમ છે, પણ તે વિના તો ક્યાંય સુખ શાંતિ કે સમાસ થયાનું ઠેકાણું બીજું નથી. પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજ રાજી થઈને કહે છે, માગો. ત્યારે તેમણે માગ્યું છે તમારી મૂર્તિ અખંડ રહે. ત્યારે મહારાજ કહે, એ તો રાજીપો જુદો છે, તે તો તેના સાધન કરો તો થાય, તે વિના થાય નહીં. અને આ લોકમાં બે દુઃખ છે, તે અન્ન વસ્ત્ર ન મળે કે ન પચે, ને તે વિનાનું દુઃખ તો અજ્ઞાનનું જ છે. અને સ્ત્રી જાતિ માત્રનો વિશ્વાસ ન કરવો. તે જાતિમાં મહારાજે બેને વખાણી, ને તેમાં પણ દોષ કહ્યા છે. તે સીતા, તેણે લક્ષ્મણજીને વચન માર્યા, ને દ્રૌપદી, તેને વચને ભારત થયું. એકલી ભક્તિએ કરીને દેહ દમાય નહીં ને બળ પણ ઘટે નહીં, એ તો જ્ઞાનને વિચાર બેય જોઈએ. ને દાખલો તો ખેડુ ઘણા કરે છે, તે બળિયા થતા જાય છે. શ્રીજી મહારાજ કહેતા જે કાળા ભૂત જેવાને કોટમાં ઉતર્યું ને રૂડા રૂપાળા હોય ને પહેરવા લુગડું ન મળે, વળી શૂરવીરના શિંગડાને તલવારને મ્યાન ન મળે, ને ફોશીના રાજા હોય ને 100 રૂપિયાનો મહિનો, તે તો સર્વે પ્રારબ્ધ છે. અને બાપના હૈયામાં સ્ત્રી છે તે છોકરાને પરણાવે છે, ને સાધુના હૈયામાં ભગવાન છે તે જીવના હૈયામાં ઘાલે છે. અને મહારાજે વચનાવ્રતમાં પોતાનું રહસ્ય, અભિપ્રાય, રૂચિ, સિદ્ધાંત આદિ ઘણા શબ્દ કહ્યા છે, તે ઉપર સુરત રાખીને ચાલવું એ જ કરવાનું છે. અને વડોદરાનો ચાંદલો કોઈકને આવે ત્યારે સર્વે તેના મોટા ભાગ માને, તેમાં આપણે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે માટે આપણે તેનો કેફ રાખવો. આ જીવ વિશ્વાભિમાની, તેજસાભિમાની ને પ્રજ્ઞાભિમાની એ ત્રણ દેહમાં ત્રણ ગુણમય વર્તે છે, પણ તેથી પર ગુણાતીત વર્તવું ને બ્રહ્મરૂપ થવા માંડે તેને સુખ થતું જાય છે. જેમ તડકામાંથી બળતો આવે ને ઝાડને છાંયે બેસે ને શાંતિ થવા માંડે, ને વળી જેમ ટાઢ વાતી હોય તે અગ્નિએ તાપે ને સુખ થાય, ને વળી જેમ ભૂખ્યો હોય ને તે ખાવા પીવા માંડે તેમ ભૂખ તરસ જાય ને સુખ થાય, તેમ બ્રહ્મરૂપ થવામાં સુખ રહ્યું છે. આ જીવને ભગવાન સન્મુખ ચાલવામાં અંતરાયરૂપ આડા ગઢ છે, તેની વ્યક્તિ જે આ લોકમાં નાતીલા, કુટુંબી, મા બાપ, સ્ત્રી, દ્રવ્ય, ઇન્દ્રિયો ને અંતઃકરણ એ ગઢ છે. અને બે પ્રકારના માણસ મંદિરમાં ને મંડળમાં છે, તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને એકને તો રાખવો પડે એવો હોય, તે બેમાં પોતાનું તપાસવું. અને આપણે આ લોક ને આ લોકના પદાર્થને કરોડ ગાઉનું છેટું છે, પણ આ સર્વે કારખાના કરીએ છીએ, પદાર્થ રાખીએ છીએ, તે તો શું કરીએ, જે સ્થાન વિના આટલા માણસને ક્યાં રહેવું. ને મંદિરમાં 4-5 મોટેરા હોય તેમાં કોઈને રજ હોય ને કોઈને તમ હોય, તે સૌને પોતાની પ્રકૃતિ પ્રમાણે સૂજે. બાકી તેમાં મોક્ષભાગી પણ હોય તેને મળવું, ને જેને સત્વગુણ પ્રધાન હોય તેને સારું સૂજે. ને મન કર્મ વચને મોટાની અનુવૃત્તિમાં રહીએ તો એની દ્રષ્ટિ પડી જાય ને સર્વ દોષ ટળી જાય. ને માણસ રાજાને, સિપાઈને ને જમાદારને એવા અવળાને પણ રાજી કરે છે, તો આ સાધુ તો તરત રાજી થઈ જાય એવા છે. અને ભગવાન તથા મોટા સાધુને જીવ આપી દીધો હોય એવો થયો હોય તેને પણ જ્ઞાન શીખવું, ને તે શીખ્યા વિના તો ન આવડે. ને મહારાજનો એ જ મત જે જ્ઞાની થાવું, બાકી બીજું તો થાય છે ને થાશે, પણ એ કરવાનું અવશ્ય છે. ને કોઈ રીતે કોઈ પદાર્થે આ જીવનું પૂરું થાય નહીં, ને જ્ઞાન થાય તો કાંઈ અધૂરું જ ન રહે. આ જીવે કરોડો કલ્પ થયા મનગમતું જ કર્યું છે, તે એટલા કલ્પ પણ કહેવાય તો નહીં, પણ હવે તો આ દેહે કરીને ભગવાનનું ગમતું કરી લેવું, ને આજ્ઞામાં યુક્તિ ન કરવી, ને આવે એટલું ભોગવવું નહીં, ને ત્યાગ કરતા રહેજો એમ સર્વેને કહ્યું. મહારાજે ધોધુબાજ માર્ગ ચલાવ્યો છે, તે શું છે, મંદિર, મેડીઓ, ઘોડા, ગાડા આદિક અનેક વાતો પ્રવર્તાવી છે, પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત એ જે નિર્વાસનિક થવું ને ભગવાનમાં જોડાવું, પછી ગમે તે કામ કરો, ગૃહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાઓ, પણ અંતે કરવાનું એ છે. અને ભક્તિનું પ્રધાનપણું અંતરમાં રહે છે ને તેના સંકલ્પ જેમ થાય છે તેમ ભગવાનનું પ્રધાનપણું ને તેના સંકલ્પ નથી થતા ને જ્ઞાનના ઉપાસનાના ને ભગવાનમાં હેત કરવાના પણ નથી થતા તે કરવા અને મોઢામાં ખાવામાં હેઠલા દાંત સાંભેલા ને ઉપલા દાંત ખાંડણિયા છે પણ તેનો તપાસ કર્યા વિના ગમ પડતી નથી તેમજ દેહ તથા આત્મા જુદા છે પણ વિચાર્યા વિના ગમ પડતી નથી અને તપાસી જુએ તો જણાય છે જે 100 વર્ષ મોર નાતમાં કોઈ નહોતું ને વળી 100 વર્ષ કેડે કોઈ નહીં રહે. આ સત્સંગમાં ને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય છે, તેમાં કેટલાક તો માહી રહ્યા થકા શત્રુ છે ને કેટલાક પિતરાય ને દાડિયા જેવા છે ને સાથી જેવા છે, મહેમાન જેવા છે, સગા જેવા છે, દીકરા જેવા છે ને કેટલાક તો ધણી જેવા છે. એટલા ભેદ છે અને સૌ કોઈ કાંઈક આધાર વડે સુખી રહે છે, પણ ભગવાન ને આત્મા એ બે વતે સુખી થાઓ, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા. અને ભગવાનને તો આ લોક કાંઈ ગણતીમાં જ નથી, એ તો સર્વે ધૂળનું જ છે. તેમાં કોઈક પદાર્થ આવ્યું કે ગયું, કે કોઈક વાત સુધરી કે બગડી, કે કોઈક કામ થયું કે ન થયું, એની કાંઈ પણ ગણતી નથી. એ તો આપણને માલ મનાય છે, પણ જે ડાહ્યો હોય તેને જેમ ધૂળમાં માલ મનાતો નથી તેમ ભગવાનની દ્રષ્ટિએ તો આ લોક ભોગ સર્વે ધૂળ જ છે ને મોટા સંતની પણ એવી જ સમજણ છે. આગ્રામાં કરોડો રૂપિયાનું કબ્રસ્તાન છે ને મુંબઈમાં મચ્છીમારના ઘરમાં કરોડો રૂપિયા છે, માટે જાજુ દ્રવ્ય થાય એ વાત કાંઈ મોટાની ગણતીમાં નથી ને એમાં માલ ન માનવો. અને જો રુચિ સારી બંધાણી હોય ને વિષયમાં પણ તણાતો હોય પણ તેમાં રુચિનું બળવાનપણું હોય તો કસર ટળાવે ને વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મુકાવે. અને મોટા આગળ જે ધર્મમાં શિથિલ હોય તે સર્વે દબાય કે નહીં તેનો ઉત્તર કર્યો છે. દેવી હોય તે દબાય ને આસુરી હોય તે ન દબાય. અને એકાંતિક સાધુ વિના બીજા કોઈને જીવનું સાચું હેત કરતા આવડે નહીં ને બીજા તો હેત કરે તે ઇન્દ્રિયોનું પોષણ કરે, તેમાં તો મૂળગું અવળું થાય. અને લાખનો ત્યાગ કરીને એકને રાખવા ને મહારાજ પણ એમ કહેતા જે પાંડવોએ સર્વેનો ત્યાગ કરીને એક શ્રીકૃષ્ણને રાખ્યા એમ છે તે જાણવું. અને મૂર્ખનો સંગ ન કરવો, કેમ જે મૂર્ખ ચાકર હતો તેણે રાજાને બાટી આપી એમ મહારાજ કહેતા. અને કલ્યાણનો ખપ કેવો રાખવો જોઈએ જે 69 કાળમાં ભીમનાથમાં રાંક માગવા આવતા ને કરગરતા તેને ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખવો. અને 4 ઘાટીઓ છે તેને ઉલ્લંઘવી એ કરવાનું છે. તેમાં એક તો ભગવાનની ઉપાસના સમજવી, બીજું સાધુ ઓળખવા, ત્રીજું દેહ આત્મા જુદા સમજવા ને ચોથું ઉત્તમ ભોગમાંથી રાગ ટાળવો તે કરવું. તેમાં સર્વેનું કારણ સાધુ છે. અને મહારાજને ગમતી રુચિ કર્યા વિના જો ભગવાનનું સુખ મળશે તો પણ ભોગવાશે નહીં, જેમ માંદાને સારું મળે તો પણ ભોગવાય નહીં, તેમ પુરુષોત્તમનું જ્ઞાન થયું છે ને તેને વાસનાએ કરીને વિષય મળશે તો તેમાંથી બહુ દુઃખ થશે પણ તેનું સુખ નહીં આવે ને આવરદા લાંબી તે મરાય નહીં. અને આ લોકનો આ જીવને ફેર ચડી ગયો છે તે વાત સાંભળે ત્યારે જેમ પાણી ઉપર શેવાળમાં લાકડી મારે તે નોખું થઈને પાછું ભેળું થઈ જાય છે તેમ આ લોકમાં પાછું ભળી જવાય છે એવો આ જીવનો ઢાળો છે. અને આજ્ઞા પડે એટલી વાસના બળે, તે આજ્ઞા કઈ જે શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ, ધર્મામૃત તે પાળીને વાસના ટાળવી ને મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે, પણ સ્થૂળ દેહે વર્તવું ને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે, ને તેમાં ફેર પાડે એટલો કુસંગ છે. અને કોઈક મરે ત્યારે કંઈક થડકો થાય, ને પછી આ લોકમાં પદાર્થ, મનુષ્ય, રૂપિયા એ આદિકને દેખે તે પાછું ભૂલી જાય, ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વર્તે, ને આજ્ઞા પાળવી પણ લોપવી નહીં. તે આજ્ઞા મુખ્યપણે તો ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ એ ત્રણ ગ્રંથ પ્રમાણે વર્તવું, ને મોટાનો સમાગમ કરવો, ને સેવા કરવાનું કહે છે તે સર્વમાં મુખ્ય સેવા તે શું છે? મોટા એકાંતિકની અનુવૃત્તિ મન કર્મ વચને રાખવી એવી બીજી કોઈ સેવા નથી. અને જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે, ને જ્યાંથી કોટી કલ્પે પણ ઉચાળા ન ભરવા તેને અર્થે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. અને વ્યવહાર માર્ગ તો કાંઈ કઠણ જ નથી, એ તો સૌને આવડે, પણ જ્ઞાન માર્ગ સમજવો ને એ માર્ગે ચાલવું એ જ કઠણ છે, ને કરવાનું પણ એ જ છે. અને કપાળમાં ચાંદલો કરીને દર્પણમાં જુએ ત્યારે સામો પણ દેખાય, તેમ જેટલું આજ સમજાય તેટલું દેહ મૂક્યા પછી કામમાં આવશે. અને ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે, ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે, ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે, અને મુક્ત, મુમુક્ષુ ને વિષયી એ ત્રણેયને ક્રિયા વિશે ભેદ છે, ને કોઈક ક્રિયા કરવામાં જીવને મૂંઝવણ થાય તો કહેવું છે મને કાંઈ બીજું બતાવો, પણ મૂંઝાવું નહીં. આ જીવને મૂવા સુધી પણ આ લોકના મનસૂબા છે, પણ તે મૂકવા ને પરલોકના કરવા, ને આત્માને પરમાત્મા એ બે વાત મુખ્ય રાખવી એમ મહારાજનો મત છે. પણ એ વાતની પુષ્ટિના શબ્દ બહુ થોડા આવે, ને ત્યાગના, ભક્તિના ને ધર્મના એ આદિકના હજાર શબ્દ આવે, તેથી પણ એ માર્ગે ચલાતું નથી. પણ સિદ્ધાંત તો એ જ કરવાનું મહારાજ કહે છે, અને ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું છે. બે ચાર પાંચ જણ એક રૂચિવાળા તે બે ચાર પાંચ વર્ષ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠી કરે તો આત્મા પરમાત્માનું જ્ઞાન થાય. અને કુરૂપવાન સ્ત્રીમાં મન તણાય નહીં, ને રૂપવાન સ્ત્રીમાં મન તણાય છે એવો જીવનો સ્વભાવ છે, ને માલ તો એ બેમાં એક જ છે, પણ તેમાં રૂપવાન સ્ત્રી જેવી બંધનકારી છે તેવી કુરૂપવાન સ્ત્રી બંધનકારી નથી. તેમજ સારું ઘોડું તેમાં દુઃખ છે એવું ઉતરતામાં નથી, કેમ જે પડીએ તો થોડું વાગે, ને બાજરો ખડ પણ થોડા જોઈએ, ને તેનું જાજુ રક્ષણ કરવું ન પડે. તેમજ સારું ખાવામાં, સારા લુગડામાં એ આદિક અનેક વિષય છે, ને સર્વેમાં જેવું સારામાં બંધન છે એવું ઉતરતામાં નથી. પણ જીવને જ્યાં સુધી રાગ છે ને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહીં, ને પદાર્થનો વિચાર આદ્ય અંતનો કરવો, પણ મધ્યમાં ન જોવું. મધ્યમાં તો મોહ રહ્યો છે, એ અજ્ઞાન છે. અને ઉપાસના ચોખ્ખી સમજવી, ને મહારાજનું સર્વ કારણપણું સમજવું, ને પૂર્વના અવતાર કરતાં આજ તો સાધુ સત્સંગીમાં ઘણું સામર્થ્ય છે, ને પુરુષોત્તમના ભક્તમાં ને બીજા અવતારના ભક્તમાં કેમ ભેદ છે? તો જેમ હાથણી વિયાય ત્યારે તેને ભેંસ જેવડું બચ્ચું આવે, ને જ્યું વિયાય ત્યારે તેને લીખ આવે, એમ ભેદ છે. ને વળી જેમ વડનું ઝાડ ને તુવેરનું ઝાડ, એમ ભેદ છે. વળી શ્રીજી મહારાજ કહેતા જે શ્રીકૃષ્ણે તો અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એવા નામ પાડ્યા, અને અમે તો નિત્યાનંદ, નિર્ગુણાનંદ અને અક્ષરાનંદ એવા નામ પાડ્યા. વળી જેમ દિલ્હીના બાદશાહનું નામ શેરખા ને બીજા કોઈકનું નામ શેરખા, એમ અવતારમાં ભેદ છે. અને જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય છે, ને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય ને સુખ પણ થાય. મહારાજે તેરા ગામથી કાગળ લખાવ્યો જે વર્ષ દહાડામાં એક મહિનો સર્વે સાધુ સત્સંગીને મુક્તાનંદ સ્વામીની વાતો સાંભળવી, ને બાઈઓ સૌને મોટી ડોશીઓની વાતો સાંભળવી, ને જે એમ નહીં કરે તેને વિઘ્ન થશે ને સંસારનું બંધન થશે. તે શું પણ તે કરતા અનંત ગણું બંધન કાપીને સર્વનિવાસાનંદ સ્વામીએ મોટાનો સમાગમ કર્યો અને સર્વ કરતા સંત મોટા તેનો મહિમા કહ્યો તેની વ્યક્તિ જે સર્વ કરતા પૃથ્વી મોટી ને તેથી જળ તેજ વાયુ આકાશ અહંકાર મહત્તત્વ પ્રધાન પુરુષ મૂળ પ્રકૃતિ પુરુષ ને અક્ષર સુધી એકબીજાથી મોટા છે ને તે સર્વેના આધાર ભગવાન છે. એવા મોટા ભગવાન તેને સંત પોતાના હૃદયમાં અખંડ ધારી રહ્યા છે, માટે તે સંત મોટા છે. મુમુક્ષુ છે તે નેત્રને ઠેકાણે છે, ને સમાગમ છે તે સૂર્યને ઠેકાણે છે. તે સૂર્ય હોય તો નેત્રે દેખાય, ને ગમે એવા સંસ્કાર હોય તો પણ સમાગમ વિના ટળી જાય, ને સમાગમ હોય તો સંસ્કાર ન હોય તો પણ થાય, માટે ક્રિયમાણ બળવાન છે. અને સંસારમાં ચોંટ્યા વિના તો રહેવાય જ નહીં, પણ જો સારા સાધુનો નિરંતર સમાગમ રાખે તો ઉખડાય, નિકર ચોંટી જવાય. અને વિષયનો સંબંધ થયા મોરતો બકરાની પેઠે બીવું, ને તે સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું. અને જીવનો સ્વભાવ બદ્ધ છે, તે ત્યાગીમાં બંધાય ને ગૃહસ્થમાં પણ બંધાય, પદાર્થમાં બંધાય ને દેશમાં ને ગામમાં બંધાય, આસનમાં બંધાય ને જ્યાં એક ઠેકાણે રહે ત્યાં બંધાય, ને નાતજાતમાં બંધાય, એવા અનંત ઠેકાણા બંધાવાના છે. તે સારું તો ટોપીવાળો કોઈને એક ઠેકાણે રહેવા દેતો નથી. અને વિષયને માર્ગે આંધળા થાવું, બહેરા થાવું, લૂલા થાવું, પણ આસક્ત ન થાવું. અને આ બ્રહ્માંડના સર્વજીવને ખવરાવવું તે કરતા એક ભગવદીયને જમાડવો એ અધિક છે. અને ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા તે શું જે ટાઢી અગ્નિ એવા વિષયે ભૂંડા છે. અને મહારાજ કહેતા જે હરિભક્ત કોઈ રીતે સુખિયા થતા નથી, તે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા થતા નથી, ને ગરીબ રાખીએ તો કહેશે જે ભાતો ન મળે શું દર્શને જઈએ, માટે બેય વાતે જીવ ભગવાનને ભજતા નથી. તે સારું ચાર ઉપાય કરીએ છીએ, તે સામ જે વાતો કરીએ છીએ, ને દામ જે ભગવાન આપીએ છીએ, ને ભેદ જે સર્વે ખોટું કહીએ છીએ, ને દંડ જે જમપુરીના દુઃખ દેખાડીએ છીએ એમ કરીએ છીએ. સત્સંગમાં કેટલાક મુક્ત છે તેમાં કેટલાક ભેદ છે. તેમાં કેટલાક મુક્ત તો મંદિર મેડીઓ ને ધર્મશાળા કરાવે એવા છે, ને કેટલાક ખેતર વાડી બાગ બગીચા કરે એવા છે, ને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન કરે એવા હોય, ને કેટલાક ગામ ગ્રાસ કરે એવા હોય. એ સર્વ પ્રકારના મુક્ત તો ગણાય, પણ આવા મુક્ત થોડા જે ઉપાસના આજ્ઞા ને જ્ઞાન એ ત્રણ વાતો પ્રવર્તાવે, પણ માલ તો એ ત્રણ વાતમાં જ છે, ને ધર્મ ને વૈરાગ્ય તો તેના પેટામાં આવી જાય, ને બીજું પણ ઉપાર્જન. એ ત્રણ વાતનું મુખ્યપણું રાખે તો સહેજે થાય, પણ તે પ્રવર્તાવે એવા મુક્ત થોડા, પણ માલ તો એમાં જ છે. ને આ વાતનો વારંવાર વિચારી વિચારીને નિર્ધાર કર્યો છે તે કહ્યો. મોટા સાધુ સાથે જીવ બાંધ્યો હોય ને તેને કોઈક દેશકાળ લાગે ને સત્સંગમાંથી જવું પડે એવું હોય તો પણ તેનું પ્રાયશ્ચિત કરવાનું એ સંત પોતાના માથે લે, અથવા તેને પ્રાયશ્ચિત કરવાનું બળ આપે, અથવા છેલ્લી વારે એને રોગ પ્રેરીને પણ સત્સંગમાં રાખે પણ એને જવા દે નહીં. અને કારખાના કરવાની રીતિ મહારાજે કહેલ જે સાવજ હોય તે દિવસમાં 3 તલપ નાખે ને તેમાં આહાર મળે તે ખાય, ને નારડા છે તે તો આખો દિવસ દોડતા ફરે. તેમ કારખાનું કરવું તે સાવજની પેઠે 1 મહિનો કરવું, ને પછી પાછું 6 મહિને કે વર્ષ દાડે બીજું કરવું, પણ નારડાની પેઠે નિરંતર 12 માસ ન કરવું એમ કહ્યું હતું. અને પ્રતિલોમપણે હૃદયમાં સંકલ્પ સામું જોવું તથા પ્રતિલોમપણે ભગવાનનું ધ્યાન કરવું ને તેમાં જ સુખ છે. પણ પ્રતિલોમ જેવો બીજો સુખનો ઉપાય નથી, માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. તે વચનામૃતમાં મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે, ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે, ને પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થતું નથી. અને બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે 10-10 મૂર્તિઓ છે, તેમાં 6 સગુણ ને 4 નિર્ગુણ. તે એવા અનંત કોટી બ્રહ્માંડ છે, ને સર્વ બ્રહ્માંડોમાં અનંત કોટાન કોટી ભગવાનની મૂર્તિઓ છે. એ સર્વના કારણ સ્વામિનારાયણ ભગવાન છે એમ સમજવું. જ્યાં સુધી દાઢી મૂછ ન હોગી હોય ત્યાં સુધી તેમાં સ્ત્રીનો ભાવ કહેવાય. તે સારું એવા સામું દ્રષ્ટિ માંડીને જોવું નહીં, ને એવા સામું જોયા કરે તો સ્ત્રી સામું પણ જોવાય, માટે એવામાં હેત ન કરવું. અને 3 વાત સર્વ કરતાં મુખ્ય રાખવી, બાકી બીજા ગુણ જે ત્યાગ વૈરાગ્યાદિક તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય, તેની વ્યક્તિ જે એક તો ઉપાસના, બીજી આજ્ઞા ને ત્રીજું ભગવદીય સાથે સુહૃદપણું, એ 3 અવશ્ય રાખવા. તે 3 જેમાં હોય તે મોટાને ગમે. પૂર્વે એક સદ્ગુરુ પાસે એક મુમુક્ષુ દ્રવ્ય લઈને ગયો ને પૂછ્યું છે, આ દ્રવ્યનું કેમ કરવું છે? ત્યારે તે ગુરુ કહે છે, જો દ્રવ્ય તું રાખે કે હું રાખું કે કોઈને આપીએ તો તે સર્વેનું ભૂંડું કરે એવું છે, એમ કહીને ગંગામાં નખાવ્યું. અને મોટા પાસે નિષ્કપટ થવામાં બહુ લાભ છે. તે એક જણને રૂપ દેખાઈ ગયું, તેનો આકાર બંધાઈ ગયો. પછી તેણે મોટા સંત પાસે કહ્યું, ત્યારે તે સંતે મહારાજની સ્મૃતિએ કરીને ટાળી નાખ્યું. અને સ્મૃતિ સહિત ને સ્મૃતિ રહિતમાં કેમ ભેદ છે? જેમ ભર્યું માણસ ને ઠાલું માણસ, ભર્યું ગાડું ને ઠાલું ગાડું, તેમ તેનું ચાલવું, બોલવું, જોવું, સાંભળવું, ખાવું ઇત્યાદિક ક્રિયામાં ભેદ છે. મોટાનો મહિમા જીવને સમજવો કઠણ છે. કેમ જે બ્રહ્માંડની પણ ગણતી નહીં ને વળી આ લોકના તુચ્છ પદાર્થની પણ સંભાવના રાખે તે એ વાત કેમ સમજાય? મોટા એકાંતિક ક્રિયા કરાવે ને બીજા કરાવે તેમાં ભેદ છે. કેમ જે મોટા ક્રિયા કરાવે તેમાં બંધાવા દે નહીં ને તેનો ફેર ચડાવી દે નહીં, તેનો નિષેધ ક્રિયા કરે, ને બીજા તો કરાવે એટલું તેના હૈયામાં ભેગું થઈને ખડકાય, ને નવરા રહે તો પણ તેના મનસૂબા ક્રિયા કરે, ને અંતરમાં ગોટા વળાવે. તે કરનાર કરે એટલા દાહડા તો તેના ઉપર સર્વ હેત બહુ કરે, પણ તેથી જ્ઞાન વિના જો કાંઈ આડું અવળું થઈ જાય તો તેને માથે સંસ્કાર કરાવે. ને મોટા ક્રિયા કરાવે તે તો જેમ બકરાને ખવરાવીને સાવજ આગળ રાખે તેમાં તોલ વધે નહીં એમ કરાવે, એવી રીતે ભેદ છે. પણ એ વાત સમજાય નહીં. અને મહારાજ બેઠા બેઠા વાત કરતા હોય ને કેટલાક સૂઈ રહેતા, તેના પશ્ચાતાપ સારું તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા, એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા. અને સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન જ કરવી. તે અસેવા તે શું? જે અવગુણ લેવો. આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે દાખલા વિના થાય નહીં. તે તો ગુરુ ને શિષ્ય એ બેયને શ્રદ્ધા જોઈએ. અને જીવપ્રાણી માત્રના મનને રહેવાનું ઠેકાણું મહારાજે કહ્યું છે, પુરુષનું મન સ્ત્રીના અંગમાં છે ને સ્ત્રીનું મન પુરુષના અંગમાં છે, અને દેહ પોતે નથી તે સાક્ષાત દેખાય છે, ને દેહ મનાઈ ગયું છે એ અજ્ઞાન છે. મહારાજની મરજીથી જે અવળાઈ કરે તેને આખા બ્રહ્માંડની ઉપાધિમાં જોડે, ને વધારે વાંકો ચાલે તો તેને અનંત બ્રહ્માંડની ઉપાધિમાં જોડશે, પછી તેમાં હેત થશે, ને ત્યાં તો આજ્ઞા કરે તો કોઈનો ભાર નહીં જે ના પાડી શકે. તે જેમ રાજાનો હુકમ વસ્તીથી ફેરવાય નહીં તેમ છે, ને અહીં તો મનુષ્ય ભાવ રહે તેથી મનાય નહીં. અને ભગવાનમાં મન રાખે એવા થોડા, બાકી તો આખા મંદિરનો વ્યવહાર ચલાવે એવા પણ ખરા, ને કદાપી ભગવાનમાં મન ન રહે તો પણ નિરંતર કથાવાર્તા કરવી, ને તે કથાવાર્તામાં મન રાખવું, તે પણ નિરંતર એવો સંગ જોઈએ, નીકળતો એવું ન થાય, તે સારું આ ક્રિયા પ્રવર્તાવી છે. તે જે કરે તેમાં ભગવાનનો સંબંધ એ પણ માર્ગ છે. બાકી સિદ્ધાંત તો ભગવાનમાં મન રાખવું એ કરવાનું છે, તે તો મરણીયો થાય ત્યારે એ વાત થાય છે. અને સોમલખારનું દૃષ્ટાંત જે ગમે એવો હેતુ હોય ને તે કહેશે જે બે પૈસા ભાર ખાઓ તો પણ તે મનાય નહીં, તેમ વિષયનું રૂપ છે એવું જણાય તો ભોગવાય નહીં. જ્યારે ભગવાન રાજી થાય ત્યારે તેને બુદ્ધિ સાથે જોડે છે, કા મોટા સાધુનો સંગ આપે છે, ને જ્યાં સુધી જે પુરુષને વિશે રજતમ રહ્યા છે ને એમાં ધર્માદિક ગુણ જણાય છે પણ તેની એક સ્થિતિ રહેતી નથી એમ પંચમ સ્કંધમાં કહ્યું છે. અને દ્રવ્યનું પ્રધાનપણું ન થાય એવા તો માણસ થોડા જ નીકળે, ને જેને શ્રીજી મહારાજ સામે નજર હોય તેને પ્રધાન ન થાય. તે કહ્યું છે જે એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, તેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં, એવાને દ્રવ્ય પ્રધાન ન થાય, બાકી તો સર્વેને થાય. અને ચૈતન્યાનંદ સ્વામી કેવા મોટા, તેને પણ બાળમુકુંદાનંદ સ્વામી મળ્યા ત્યારે જ સર્વે ખોટ દેખાણી, ને પછી મૂકી, તે એવાને પણ રહી જાય તો બીજાને રહે એમાં શું. માટે મોટા પુરુષનો મન કર્મ વચને સમાગમ થયા વિના ખોટ દેખાય નહીં ને ટળે પણ નહીં એ સિદ્ધાંત વાર્તા છે. ને ચૈતન્યાનંદ સ્વામીની પેઠે અક્ષરાનંદ સ્વામી તથા સર્વનિવાસાનંદ સ્વામીની પણ વાત છે. અને દેહ પડી ગયો એટલે શું થયું, પણ જીવ ક્યાં મરે છે, એ તો સાધુ થવું ને સાધુતા શીખવી ને સ્વભાવ મૂકવા એ કરવાનું છે, પણ મરી ગયા એટલે થઈ રહ્યું ને કરવું બાકી ન રહ્યું એમ ન સમજવું. આપણામાં ક્રિયાએ કરીને કે પદાર્થે કરીને કે હવેલીઓએ કરીને મોટપ ન સમજવી, ને આપણામાં તો ધર્માદિકે કરીને મોટપ છે. કદાપી માળા ફેરવતા આવડી તેણે કરીને શું થયું, પણ જ્ઞાન જેવો તો કોઈ માલ જ નથી, ને જ્ઞાન વિના તો સર્વે કાચું છે. આપણા દેહના પૂર્વના હાડકા આપણી આગળ પડ્યા હોય પણ તેની આપણને ખબર ન પડે. અને દ્રવ્ય ને આ દેહ એ બે ઉપર સર્વે વ્યવહાર છે, તે ખોટું કેમ થાય એમ કહીને વળી કહે છે તો એમ જ, જે દ્રવ્ય ને આ દેહ એ બેય ખોટા છે, ને વારંવાર એવા શબ્દ સાંભળવા તેણે કરીને અર્ધું તો ખોટું થઈ જાય, પછી તેને ધક્કો ન લાગે, ને ખોટું કહીએ છીએ ને વળી વચમાં આ કામ આવે તે કરતા જઈએ છીએ તે પણ ખોટું છે. અને જળ અગ્નિ ને વાયુ એ સર્વેને હાથ પગ છે પણ તે આપણને દેખાતા નથી. તે જળ તાણે છે ને અગ્નિ બાળે છે ને વાયુ ઠેલે છે એમ મહારાજે કહ્યું છે. અને માન અપમાનમાં પોતાને અક્ષર માનવું, જે આપણાથી કોઈ મોટો નથી માટે કેની પાસે માન અપમાન માનવું. અને ગાય છે તે વાછડાની માં કહેવાય, પણ તેને દૂધનું સુખ તો એક જ ઠેકાણે આંચળમાં આવે પણ બીજા અંગમાં ન આવે. તેમ ભક્તિ તો સર્વે કહેવાય, પણ ખરું સુખ તો ભગવાનની મૂર્તિમાંથી આવે એવું બીજેથી ન આવે. અને ગાડે ન બેસવું તેનો પ્રબંધ કરીને મહારાજે સંતને પગે લગાડ્યા હતા. જીવ કર્મવશ થઈને દુઃખનું સહન કરે એમ પોતાના કલ્યાણને અર્થે ન કરે, તે જો વીંછી કરડ્યો હોય તો આખી રાત જાગે, એ અનુસારે ઘણી વાતો છે. ગમે એવું ઉત્તમ સ્થાન હોય તેમાં જઈને રહે તો પણ જીવ વૃદ્ધિ પામે નહીં, એ તો સારા સંતને સંગે જ સમાસ થાય પણ તે વિના ન થાય. અને આ લોક, શાસ્ત્ર ને અનુભવ એ ત્રણમાં મળતું ને ન મળતું તેની વાત મહારાજે કહી છે. પરણીને સ્ત્રી રાખે તે ત્રણેયમાં મળતું, ને વ્યભિચાર કરે તે લોકમાં ન મળે, હૈયામાં ન મળે ને શાસ્ત્રમાં પણ ન મળે, ને હૈયામાં સુખ ન રહે, તેમજ નાતમાં જમે તે ત્રણેયમાં મળતું, ને વટલે તે ત્રણેયમાં ન મળતું, એમ તપાસ કરવો એ વેદ પ્રમાણે વાત છે. અને શ્રીજી મહારાજે કહ્યું હતું જે આપતકાળ આવે તો લીલા ખડને દંડવત કરજો, તેમાં રહીને પણ હું સહાય કરીશ. શ્રીજી મહારાજે અનેક પ્રકરણ ફેરવીને સાધુને વર્તાવ્યા ને અનેક પ્રકરણ ફેરવીને પ્રવર્તાવ્યા તેનો વિચાર કરવો, તેમાંથી મુમુક્ષુને કેટલુંક ગ્રહણ કરવાનું છે તે ધ્યાન કરવાના પ્રકરણમાં, ધૂન કરવામાં ને કીર્તનમાં થાકવું નહીં, ને મનને ગમતું ન કરવું ને ન ખાવું એ બહુ આકરું કહેવાય, ને ક્રોધનું ખંડન દંડવત કરવા, ને ગાડે ન બેસવું એ આદિક પંચ વિષયનું ખંડન, ને અનેક પ્રકારે ધર્માદિક ગુણનું પ્રતિપાદન એ સર્વેનો તપાસ કરવો, ને ઉત્થાન ઓળખવાનું પ્રકરણ એ સર્વે પ્રકરણનો વિચાર કરીને વર્તવું, અને સત્સંગમાંથી પડાય નહીં તે વાત શ્રીજી મહારાજે કહી હતી જે સર્વે સાધુ સત્સંગીની સાથે જીવ બાંધે તો ન પડે. એમ કહીને પછી તો ઓછા ઓછા કહેતા છેલ્લી વારે કહે છે, બે સારા સાધુ તથા ચાર સારા સત્સંગી સાથે જીવ બાંધ્યો હોય તો ન પડે, ને તે વિના તો દેશકાળે પડે ખરો. અને પાંચ વાતે સાનુકૂળ હોય ત્યારે પ્રભુ ભજાય, તે સંગ, શાસ્ત્ર, શ્રદ્ધા, રૂડો દેશ ને રૂડો કાળ. આપણે તો બહુ મોટો લાભ થયો છે ને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, પણ આપણને સમજાતું નથી. તે જેમ પૃથ્વીનો રાજા હોય તેનો છોકરો અલ્પ પદાર્થ સારું રૂવે, તેમજ આપણને મહારાજનો ને મોટા સંતનો સંબંધ થયો છે, પણ આ લોકના અલ્પ પદાર્થ ન મળે કે નાશ પામે તેનો શોક થાય કે તે સારું દિલગીર થવાય, તેને આ વાત સમજાતી નથી. એક તો આખા દિવસમાં આખો કોટ ચણીને ઊભો કરે, ને એક તો તે કોટમાં એક કાકરી નાખે તે પડી જાય, એ બેમાં અંતે એ ચણનારો થાકશે. તેનો સિદ્ધાંત જે આખો દિવસ વ્યવહાર કરે ને એક ઘડી સત્પુરુષની વાત સાંભળે તો તેથી સર્વે ખોટું થઈ જાય. અને જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી તેને સ્ત્રી જોઈશે, ને જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી તેને પુરુષ જોઈશે, ને ગમે ત્યાં જાશે પણ એમ રહેશે. માટે કહ્યું છે જે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી. અને અક્ષર, શ્વેતદ્વીપ, બદ્રિકાશ્રમ ને આલોકમાં એકાંતિક પાસે એ ચાર ઠેકાણે માયા નથી ને કજિયો નથી, બાકી સર્વ ઠેકાણે માયાને કજિયો છે. અને સુખમાં દુઃખ દેખવું એ જાજાને સૂજે નહીં, એ તો સૂક્ષ્મ વાત છે. તે શું જે રસોઈયો તથા બહુ સન્માન આદિક તેમાં તો વૃત્તિઓ ફાટી જાય એવા છે ને તેમાં સુખ દેખાય છે, પણ સુખ તો મોટાનો સમાગમ થાય એટલું જ, બાકી નહીં. અને જ્ઞાન વિના તો સુખ ન થાય, ને ભક્તિ કરે તેને મોટા હોય તે હાર આપે કે થાળ આપે, પણ તેણે કરીને સંકલ્પ ઓછા ન થાય. માટે સમજણ તો જોઈએ ખરી, એમ વાત કરી. વળી એટલું તો એમ સમજવું છે, જો વિષયમાં સુખ હોય તો તેની આપણને મહારાજ બંધી શા સારું કરે, માટે એમાં તો સુખ જ નથી. ને એમાં સુખ મનાય છે એ અજ્ઞાન છે, ને મોટા મોટા એ માર્ગે ચાલતા નથી. સત્સંગમાં અનેક વાતો સમજવાની છે, તેમાં મુખ્ય ઉપાસના, બાકી ધર્મ રાખવો, ને વચનામૃત આદિક શાસ્ત્રનો અભ્યાસ રાખવો, અને મૂંઝવણ ટાળાનો ઉપાય છે કાળની ગતિ જાણવી, જન્મ મૃત્યુનું દુઃખ વિચારવું, ભગવાનનો મહિમા વિચારવો, વળી આપણું કોઈ નથી ને આપણે કોઈના નથી, વળી આત્મા તો ત્રણ દેહથી વિલક્ષણ છે એમ જ્ઞાનીને તો અનંત લોચન છે, ને મૂંઝવણ ટાળાના પણ અનેક ઉપાય છે, ને મૂંઝવણ પણ અનેક પ્રકારની છે. પ્રથમ કાંઈ નહોતું, ને આટલા કારખાના થયા, ને હજી થાય છે, ને વળી થશે, એ તો વધતું જ જશે. પણ મુખ્ય તો કથા વાર્તા, ધ્યાન, મોટા સંતનો સમાગમ, એ જ કરવાનું છે. અને અંતરદૃષ્ટિ કરીને હૈયામાં જોવું, ને તે વિના તો ગુણ દોષ યથાર્થ ન સૂજે. ને અંતરદૃષ્ટિ કરવી એ નિર્ગુણપણું છે, ને બાહ્યદૃષ્ટિમાં સગુણપણું છે. વળી બાહ્યદૃષ્ટિ દૈત્યની કહે છે, ને અંતરદૃષ્ટિ રાખવાનો અભ્યાસ કરતા સુખ પણ થાય, જેમ ચકમક ખરે તે ખેરતા દેવતા કળીમાં લાગી જાય છે, એમ કોઈક દિવસ પ્રકાશ થઈ જાય એ સિદ્ધાંત વાત છે. વરતાલમાં કથા થઈ તે ફેરે ઘણા દિવસ સુધી પ્રતિલોમ કરવાની વાતો કરી ને કરાવી, એવી રીતનો અભ્યાસ કરવા સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય, ને તે માર્ગે ચલાય, પણ તે વિના થાય નહીં. અને ઉપાસના સમજવી જે કોટાન કોટી ભગવાનના અવતાર જે શ્રીકૃષ્ણ, રામચંદ્ર, વાસુદેવ, નરનારાયણ ઇત્યાદિક સર્વેના કારણ મહારાજ છે, ને પૂર્વે અવતાર થઈ ગયા એવા તો આજ સત્સંગીને સાધુ છે, પણ આપણને મહિમા પૂરો સમજાતો નથી. ને શ્રીકૃષ્ણે કેટલું જ્ઞાન કર્યું ત્યારે એક ઉદ્ધવે ત્યાગ કર્યો, ને આજ તો 20-20 વર્ષના સંસાર મૂકીને ચાલ્યા આવે છે, ને પૂર્વે શાસ્ત્રમાં સ્ત્રી તો કોઈ ત્યાગી થઈ સાંભળી નથી, ને આજ તો હજારો બાઈઓ ત્યાગી થાય છે, ને પૂર્વે ભગવાન 2-3ને તેડવા આવ્યા તે શાસ્ત્રમાં લખ્યું છે, ને આજ તો ઘરોઘર ભગવાન તેડવા આવે છે, ને બીજા અવતાર મોટા મોટા તે પારસમણી જેવા છે, ને પુરુષોત્તમ તો ચિંતામણી છે. અને ભગવાનનું સ્વરૂપ નિર્દોષ સમજવું, ને મોટા મોટા એકાંતિક સાધુને પણ એમ સમજવા, તે બરોબર કોઈ સાધન નથી. તે વચનામૃતમાં કહ્યું છે એમ ચાર શાસ્ત્રે કરીને સમજવું, તથા સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એમ સર્વ પ્રકારે નિર્બાધપણે ને નિર્દોષપણે સમજવું, તે આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય કરવાનો છે ત્યાં સુધી સમજવાનું છે. તે જેને આત્યંતિક પ્રલય થયો હોય તે સાથે જોડાય ત્યારે તેથી થાય. અને ગમે એવો હોય તેને પણ સેવાએ કરીને કે પદાર્થે કરીને રાજી કરીએ, ને પદાર્થે કરીને રાજી ન થાય એવા તો કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એ કોઈ રીતે ન જીતાય. કેમ જે એને તો સેવા કે કોઈ પદાર્થ જોઈએ નહીં, પણ તે એક ઉપાય જીતાય, જે એના આગળ દીન થાવું ને હાથ જોડવા, એવો બીજો ઉપાય નથી. અને ક્રિયાનું પ્રધાનપણું થઈ ગયું છે તેથી જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, મહિમા ને ઉપાસના તેની વાત કરે છે કોણ, ને સાંભળે છે કોણ? પણ કથા વાર્તા કરતાં કરતાં થાય તે કરવું, ને તે કરતાં થયું તે થયું, ને બાકી ન થાય તે રહ્યું, પણ મુખ્ય તો એ જ કરવું, ને બાકી તો ફેર ચડી જાય છે. ને આ તો ગમે એટલું કરો પણ રાત્રિ પ્રલયમાં સર્વનાશ પામી જશે. અને સભાની વાત બહુધા લાગે નહીં, એ તો એકાંતમાં પૂછવું સાંભળવું ત્યારે સમાસ થાય છે, ને સમાગમ કરે તેનો સંગ લાગે ત્યારે તે સમાગમ કર્યો કહેવાય. તે જેમ પાણી લાગે છે એમ જ્યારે સંગ લાગે ત્યારે તેના તો અવયવ ફરી જાય. ને સંગ તો કેવો છે, તો એને લોભાદિક દોષ ન મૂકવા હોય તો પણ મુકાઈ જાય, ને જો દોષ મૂકવા હોય તો પણ જો ઉતરતો સંગ થઈ જાય તો મૂળગા દોષ વધી જાય, એમ સંગમાં રહ્યું છે. અને અહીંથી તે પ્રકૃતિ પુરુષ સુધી પણ વિષય સુખ, એમાં તે શું અધિક છે? સર્વનું આવું ને આવું છે, અને બ્રહ્મચર્ય તો ક્યાંય નથી. તે આ લોકમાં, દેવતામાં, ઋષિના લોકમાં કે બીજા લોકમાં પણ નથી. એ તો અક્ષર, શ્વેતદ્વીપ, બદ્રિકાશ્રમ ને અહીં સંતમાં, એ ચાર ઠેકાણે બ્રહ્મચર્ય છે. અને ભક્તિમાં સ્વભાવ વધે ને ધ્યાનમાં દેહાભિમાન વધે, એ બે ગુણમાં બે દોષ જાણવા ને તે ટાળવા. મોટાનો રાજીપ હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે, ને દેહમાં તો સુખ દુઃખ આવે તેનો તો નિર્ધાર નહીં, બાકી તેને દિન દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય ને દહાડે દહાડે વધતો જાય, એમ વર્તે ત્યારે એમ જાણવું જે મોટા રાજી છે. ને જેણે સ્વભાવ મૂક્યા હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય તે સર્વે ઉપર મોટાની દ્રષ્ટિ રહ્યા કરે. ને એક તો સો જન્મે એકાંતિક થવાનો હોય તે આ જન્મે થાય, ને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને ઉતરતાનો સંગ થાય તો સો જન્મ ધરવા પડે. તેમાં દૃષ્ટાંત છે, જેમ દશમણ પાણા સાથે એકમણ લાકડું બાંધે તે લાકડાને બુડાડે, ને દશમણ લાકડા સાથે એકમણ પાણો બાંધે તે પાણાને તારે, એમ સંગમાં ભેદ રહ્યો છે. આ તો નિયમે કેટલુંક વર્તાય છે, પણ સર્વ વાતની છૂટી મૂકે જે જેમ જેને ફાવે એમ વર્તવું, એવી આજ્ઞા થાય ત્યારે કેટલું વર્તાય એમ પોતાનો તપાસ કરવો. નાના ખાતરાનું પાણી મોટી નદીમાં ભળે ને તે નદી સમુદ્રમાં ભળે, તેનો સિદ્ધાંત જે અલ્પ જેવો જીવ હોય તે પણ મોટામાં જોડાય તો તે પણ ભગવાનને પામે, એવો મોટાનો પ્રતાપ છે. અને ત્યાગીએ એક વખત ખાવું પછી બીજું જે મળે તે ત્યાગ કરવું, તે તો સ્ત્રી ભેળું નિષ્કામી રહેવું એવું કઠણ છે. અને ટોપીવાળો મૂંઝાય ત્યારે બંગલામાં જતો રહે ને ત્યાં જઈને વિચાર કરે, એમ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પામીને પ્રતિલોમ દ્રષ્ટિ કરીને વિચાર કરવો. ઉત્તમ પુરુષને સેવ્યા હોય ને તેને કસર રહી હોય ને તેનો દેહ પડે તે પછી એવો જોગ ન રહે તો પણ તેની ગમે તે પ્રકારે સહાય કરે, કેમ જે એ તો સમર્થ છે તે રક્ષા કરે, જેમ વ્યાસજીએ કીડાને કર્યું એમ કરે. લક્ષ્મીજી એક કીડીને ડાબલીમાં ઘાલીને કહે, આનું વિષ્ણુ કેમ પોષણ કરશે? પછી ત્રીજે દહાડે તપાસી જોયું ત્યાં તો એ ડાબલીમાં લક્ષ્મીના ચાંદલાનો ચોખ્ખો પડી ગયેલ, તે કીડીએ ખાધેલ, એમ ભગવાન તો પોષણ કરે. અને ભગવાન તો કેવા છે, તો જે જીવ પોતાના સન્મુખ ચાલે તે સારું તો બ્રહ્માંડ ફેરવી નાખે. તે જુઓ ને, પ્રહલાદનો દેહ જ જીવ જેવો કરી મૂક્યો. જેને સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહીં, ને દુઃખ રહે છે એટલી સત્સંગ કરવામાં કસર છે, અને સત્સંગ કરે છે તેને કેટલાક પ્રકારના નાના ને મોટા મોસલ ઉઠે છે. તેની વ્યક્તિ જે તમાકુ ખાવી પીવી ને સૂંઘવી, ને ડાકલા જુગટું ભવાયા બજાણિયા, ને ગરીબ વર્ણનો માણસ ઘોડું રાખતો હોય એ આદિક નાના મોસલ ને વ્યભિચાર, ચોરી, દારૂ, માંસ, અફીણ એ આદિક મોટા મોસલ, તે સર્વ પ્રકારનો ખર્ચ ન થાય તથા કોઈ પ્રકારનો દંડ ભરવો ન પડે ને બાકી કેટલોક વિવેક આવે તેથી વ્યવહાર કરતા આવડે જે કમાવું ખર્ચવું તે સર્વેને વિચારીને કરે. પ્રથમના કરતા આજ કેટલુંક દેશકાળનું સાનુકૂળ છે ને મોરે તો કટક આવતા, હિમ પડતા, કાળ પડતા, તીડ આવતા ને ચોરને ધાડા પડતા ને તૂટ્યું એ સર્વે ઇતિઓ કહેવાય. નાના ગામમાં લાખ રૂપિયાની હુંડી લખનાર ન મળે તે તો શહેરમાં મળે ને કરોડ રૂપિયાની હુંડી તો કોઈક બહુ મોટા શહેરમાં મળે તેમ અતિ ઉત્તમનો સંગ જ્યાજે ઠેકાણે મળે નહીં ને તે મળ્યા વિના અતિ ઉત્તમ જ્ઞાન થાય નહીં ને મોટાની દ્રષ્ટિએ આ લોકનો વ્યવહાર તો કીડીઓ ને પશુ પક્ષીના જેવો છે. અને પરલોકમાં જવું છે એવો તો કોઈ મનસૂબો કરતા જ નથી, પણ અહીં તો નહીં જ રહેવાય ને આ લોકમાં તો જાણીએ આવ્યા જ નથી એવો કરી નાખવો ને છેલ્લો જન્મ કરી નાખવો. તે છેલ્લો જન્મ તે શું છે, ક્યાંય વાસના રહેવા દેવી નહીં. લોકની સ્થિતિ બાંધવાનું તાન છે પણ એ તો નહીં રહે, ગમે એટલા કામ કરશું તો પણ સર્વે એક દિવસ મૂકીને સ્વભાવ પણ મૂકવા છે ને સાધુ થવું છે. તે સારું કથા વાર્તા સ્મૃતિ કરવી, ગુણ ઓળખવા એ કરવાનું છે. ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા એ ત્રણ વાતમાં જ માલ છે, એવો બીજી કોઈ વાતમાં માલ નથી. ને જ્ઞાન વૈરાગ્ય ધર્મ તે તો જેમ કોદાળી પાવડા ને દાતરડા તેને ઠેકાણે છે, મોટાની તો એમ સમજણ છે. ને અમે તો એક ભગવાન રાખ્યા છે, બીજું રાખ્યું નથી. અને ગુણમાં દોષ રહ્યા છે તે શું છે, પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સૂવે ને જે સૂવે તેનો અવગુણ લે ઇત્યાદિક બહુ વાત છે તે અવશ્ય સમજવાની છે. અને સ્વભાવનું બળ સર્વ કરતાં અધિક છે તે કેમ છે, વિષયના સંકલ્પ થાય એ તો વાસના કહેવાય, પણ ભગવાનની સ્મૃતિ કરતાં જે સંકલ્પ થાય તે સર્વ સ્વભાવ કહેવાય. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી વાતોમાં સંત સમાગમનું મુખ્યપણું કહ્યું એ નામે ત્રીજું પ્રકરણ સમાપ્ત. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.